श्रीमद् भागवत आठमो स्कंध पांचमो अध्याय देवनु ब्रह्माजी पासे जवू अने ब्रह्माजीए करेली भगवाननी स्तुति। श्री सुखदेवजी कहे छे, हे परीक्षित, भगवाने करेली गजेन्द्र मोक्षनी आ पवित्र लीला सघळा पाप कर्मोनो नाश करनारी छे। એ મેં તમને કહી સંભળાવી, હવે તમે રેવત મન્વંતરની કથા સાંભળો। પાંચમા મનુનું નામ હતું રેવત। તેઓ ચોથા મનુ તામસના સગા ભાઈ હતા। તેમના અર્જુન, બલિ, વિંધ્ય વગેરે ઘણા પુત્રો હતા। તે મન્વંતરમાં ઇન્દ્રનું નામ વિભુ હતું અને ભૂતરય વગેરે દેવોનો મુખ્ય સમુદાય હતો। હે રાજન, તે સમયે હિરણ્યરોમા વેદશિરા, ઉર્ધુબાહુ વગેરે સપ્તઋષિઓ હતા। એમાંના શુભ્ર ઋષિના પત્નીનું નામ વિકુંઠા હતું। તેમના જ ગર્ભથી બૈકુંઠ નામના શ્રેષ્ઠ દેવો સહિત પોતાના અંશથી સ્વયં ભગવાને વૈકુંઠ નામનો અવતાર ધારણ કર્યો। તેમણે જ લક્ષ્મીદેવીની પ્રાર્થનાથી તેમને પ્રસન્ન કરવા માટે વૈકુંઠધામની રચના કરી હતી। તે લોક સમસ્ત લોકોમાં શ્રેષ્ઠ છે। તે વૈકુંઠનાથના કલ્યાણમય ગુણ અને પ્રભાવનું વર્ણન હું સંક્ષેપમાં ત્રીજા સ્કંદમાં કરી ચૂક્યો છું। ભગવાન વિષ્ણુના સંપૂર્ણ ગુણોનું વર્ણન તો તે જ કરી શકે કે જેણે પૃથ્વીના પરમાણુઓની ગણતરી કરી લીધી હોય। છઠ્ઠા મનુના પુત્ર હતા ચાક્ષુષ। તેમના પુરુષ સુધુમ્ન વગેરે ઘણા પુત્રો હતા। ઇન્દ્રનું નામ હતું મંત્રદ્રુમ અને મુખ્ય દેવો હતા આપ્ય વગેરે। આ મન્વંતરમાં હવિષ્યમાન, વિરક વગેરે સપ્તર્ષિ હતા। જગતના સ્વામી ભગવાને તે સમયે પણ વૈરાજની પત્ની સંભૂતિના ગર્ભથી અજિત નામે અંશાવતાર લીધો હતો। તેમણે જ સમુદ્ર મંથન કરીને દેવોને અમૃત પીવડાવ્યું હતું તથા તેઓ જ કચ્છપનું રૂપ ધારણ કરીને મંદરાચલના રવૈયાનો આધાર બન્યા હતા। રાજા પરીક્ષિતે પૂછ્યું, હે બ્રહ્મન, ભગવાને ક્ષીરસાગરનું મંથન કેવી રીતે કર્યું? તેમણે કચ્છપનું રૂપ લઈને ક્યા કારણે અને શા ઉદ્દેશ્યથી મંદરાચલને પોતાની પીઠ પર ધારણ કર્યું? તે સમયે દેવતાઓને અમૃત કેવી રીતે મળ્યું? બીજી પણ કઈ કઈ વસ્તુઓ સમુદ્રમાંથી નીકળી? ભગવાનની આ લીલા ઘણી જ અદ્ભુત છે, તે કૃપા કરીને તમે અવશ્ય કહી સંભળાવો। તમે ભક્તવત્સલ ભગવાનના મહિમાનું જેમ જેમ વર્ણન કરો છો તેમ તેમ મારું હૃદય તેને વધુ ને વધુ સાંભળવા માટે ઉત્સુક થતું જાય છે, તૃપ્તિ પામતું નથી। કારણ કે દીર્ઘકાળથી સંસારની જ્વાળાઓથી બળતું જ રહ્યું છે। શુતજીએ કહ્યું, હે શોનકાદી ઋષિજનો, ભગવાન સુખદેવજીએ રાજા પરીક્ષિતના આ પ્રશ્નનું અભિનંદન કરતા ભગવાનની સમુદ્ર મંથનની લીલા વર્ણવાનું શરૂ કર્યું। સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જે સમયની આ વાત છે એ સમયે અસુરોએ પોતાના તીક્ષ્ણ શસ્ત્રોથી દેવોને પરાજિત કરી દીધેલા હતા। તે યુદ્ધમાં ઘણા બધાએ પ્રાણ ગુમાવ્યા, તેઓ રણભૂમિમાં ઢળી પડ્યા અને ફરીથી ઉઠી શક્યા નહીં। દુર્વાસાના શ્રાપથી ત્રણે લોક અને સ્વયં ઇન્દ્ર પણ શ્રીહીન થઈ ગયા હતા, ત્યાં સુધી કે યજ્ઞ યાગ વગેરે ધર્મ કર્મનો પણ લોપ થઈ ગયો હતો. દુર્વાસાનો શ્રાપ આ પ્રસંગમાં, આ પ્રસંગ વિષ્ણુ પુરાણમાં આ પ્રમાણે વર્ણવાયેલો છે. એકવાર શ્રી દુર્વાસાજી વૈકુંઠ લોકમાંથી આવી રહ્યા હતા. રસ્તામાં તેમને એરાવત પર આરૂઢ થયેલા દેવરાજ ઇન્દ્ર મળ્યા. તેમને ત્રિલોકના અધિપતિ જાણીને દુર્વાસાજીએ ભગવાનના પ્રસાદીની માળા આપી, પણ ઇન્દ્ર ઐશ્વર્યના મદને લીધે તેનો કશો પણ આદર નહીં કરતા તેને એરાવતના માથા પર નાખી દીધી. એરાવતે તેને સૂંઢમાં લીધી અને પગ તળે કચડી નાખી. તેથી દુર્વાસાજીએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે હે ઇન્દ્ર, ત્રણે લોક સહિત તું સત્વરે ઐશ્વર્યહીન થઈ જાય. આ બધી દુર્દશા જોઈને ઇન્દ્ર વરુણ વગેરે દેવોએ અંદરોઅંદર ઘણું વિચાર્યું, પણ પોતાના વિચારોથી તેઓ કોઈ નિર્ણય કરી શક્યા નહીં. ત્યારે તે બધાએ સુમેરુ પર્વતના શિખર પર સ્થિત બ્રહ્માજીની સભામાં ગયા અને ત્યાં તેમણે ઘણી નમ્રતાથી બ્રહ્માજીની સેવામાં પોતાની પરિસ્થિતિનું વિસ્તૃત વર્ણન કર્યું. બ્રહ્માજીએ સ્વયં જોયું કે ઇન્દ્ર, વાયુ વગેરે દેવો શ્રીહીન અને શક્તિહીન થઈ ગયા છે. લોકોની દશા ઘણી વિકટ અને સંકટગ્રસ્ત થઈ ગઈ છે, અને આનાથી વિપરીત અસુરોનો અભ્યુદય થઈ રહ્યો છે. પછી સમર્થ બ્રહ્માજીએ પોતાનું ચિત્ત એકાગ્ર કરીને પરમ પુરુષ શ્રી ભગવાનનું સ્મરણ કર્યું. ત્યાર પછી થોડો સમય રોકાયા બાદ પ્રફુલ્લ વદને દેવોને સંબોધીને કહ્યું, હે દેવ, હું શંકરજી, તમે બધા દેવો તથા અસુરો, દૈત્યો, મનુષ્યો, પશુ પક્ષીઓ, વૃક્ષો, સ્વેદજ વગેરે સમસ્ત પ્રાણીઓ સહુ જેમના વિરાટ રૂપના એક અંશથી રચાયેલા છીએ, તે આપણે બધા તે અવિનાશી શ્રી પ્રભુનું જ શરણ ગ્રહણ કરીએ. જો કે તે પ્રભુની દ્રષ્ટિમાં નથી કોઈ વધને પાત્ર, કે નથી તો રક્ષણને પાત્ર, નથી તો તેમના માટે કોઈ ઉપેક્ષા પાત્ર, કે નથી તો આદર પાત્ર. તેમ છતાં સર્જન, સ્થિતિ અને સંહાર માટે તેઓ સમયે સમયે સત્વગુણ, રજોગુણ અને તમોગુણને અપનાવતા રહે છે. આ સમયે તેમણે પ્રાણીઓના કલ્યાણ સારું સત્વગુણનો સ્વીકાર કરેલો છે. તેથી આ અવસર જગતની સ્થિતિ અને રક્ષણનો છે. માટે આપણે બધા તે જ જગદગુરુ પરમાત્માનું શરણ ગ્રહણ કરીએ છીએ. તેઓ દેવોના પ્રિય છે અને દેવો તેમના પ્રિય છે. તેથી આપણું આત્મીય જનોનું તેઓ અવશ્ય કલ્યાણ કરશે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, દેવોને આ પ્રમાણે કહીને તેમને સાથે લઈને બ્રહ્માજી ભગવાન અજિતના નિજધામ વૈકુંઠમાં ગયા. તે ધામ તમોમય પ્રકૃતિથી પર છે. આ બધા દેવોએ ભગવાનના સ્વરૂપ અને તેમના ધામ વિશે પહેલાથી જ ઘણું બધું સાંભળેલું તો હતું, પરંતુ ત્યાં ગયા પછી તેમને કશું દેખાયું નહીં. તેથી બ્રહ્માજી એકાગ્રચિત થઈ વેદવાણી વડે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી સ્તુતિ કરતા કહેવા લાગ્યા, હે ભગવાન, આપ નિર્વિકાર, સત્ય સ્વરૂપ, અનંત, આદિ પુરુષ, સૌના હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન, અખંડ અને અર્તક્ય છો. મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં આપ પહેલાથી જ વિદ્યમાન રહો છો. વાણી આપને વર્ણવી શકતી નથી. આપ સમસ્ત દેવોના આરાધનીય અને સ્વયં પ્રકાશિત છો. અમે બધા આપના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ. આપ પ્રાણ, મન, બુદ્ધિ અને અહંકારને જાણનારા છો. ઇન્દ્રિયો અને તેમના વિષયો બંને આપના થકી પ્રકાશિત થાય છે. જીવ અવિદ્યાને વશીભૂત થઈને વિષયોમાં ફસાય છે, તેથી જ્ઞાન અને અજ્ઞાનની અનુભૂતિ તો જીવોને થાય છે. આપ તો તે બંનેથી પર છો, વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છો. આપ અવિનાશી અને સુખ સ્વરૂપ છો અને આકાશની જેમ આપ સર્વવ્યાપી છો. સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં તો આપ અવતાર ધારણ કરો છો. અમે બધા આપનું શરણ લઈએ છીએ. આ શરીર જીવનું એક મનોમય ચક્ર રથનું પૈડું છે. 10 ઇન્દ્રિયો અને 5 પ્રાણ એ 15 તેના આરા છે. સત્વ, રજ અને તમ એ 3 તેની નાભિ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ તથા મન, બુદ્ધિ અને અહંકાર એ 8 એમાં નેમી એટલે પેડાનો ઘેરાવો છે. સ્વયં માયા જ એનું સંચાલન કરે છે અને એ વીજળી કરતાં પણ વધુ વેગથી ચાલનારું છે. આ ચક્રની ધરી છે સ્વયં પરમાત્મા. તેઓ જ એકમાત્ર સત્ય છે. અમે તેમના શરણે છીએ. જેઓ એકમાત્ર જ્ઞાન સ્વરૂપ પ્રકૃતિથી પર અને અદ્રશ્ય છે, જેઓ સગળા પદાર્થોના મૂળમાં અવ્યક્તપણે રહેલા છે અને દેશ, કાળ અથવા વસ્તુથી જેમનો પાર પામી શકાતો નથી, તે જ શ્રી પ્રભુ આ જીવના હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન રહે છે. વિચારશીલ મનુષ્યો ભક્તિયોગ વડે તેમની જ આરાધના કરે છે, જેનાથી મોહિત થઈને જીવ પોતાના વાસ્તવિક લક્ષ્યને અથવા સ્વરૂપને ભૂલી ગયો છે. તે માયા એ શ્રી પ્રભુની જ છે અને તેનો પાર કોઈ પણ પામી શકતું નથી. પરંતુ સર્વશક્તિમાન શ્રી પ્રભુ પોતાની તે માયાને તથા તેના ગુણોને પોતાને વશમાં કરીને સઘળા પ્રાણીઓના હૃદયમાં સંભાવપૂર્વક વિચરણ કરતા રહે છે. જીવ પોતાના પુરુષાર્થથી નહીં પણ તેમની કૃપાથી જ તેમને પ્રાપ્ત કરી શકે છે. અમે તેમના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ. આમ તો અમે દેવો અને ઋષિઓ પણ તેમના પરમ પ્રિય સત્વમય શરીરમાંથી ઉત્પન્ન થયેલા છીએ, તો પણ તેમના અંતર બાહ્ય એક રસ પ્રગટી રહેલા વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. તો પછી રજોગુણ અને તમોગુણ પ્રધાન અસુરો વગેરે તો તેમને જાણી જ કેવી રીતે શકે? તે જ શ્રી પ્રભુના ચરણોમાં અમે નમસ્કાર કરીએ છીએ. તેમની જ રચેલી આ પૃથ્વી તેમનું ચરણ છે. આ જ પૃથ્વી પર જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજજ આ 4 પ્રકારના પ્રાણીઓ રહે છે. તે પરમ સ્વતંત્ર, પરમ ઐશ્વર્યશાળી પુરુષોત્તમ પરબ્રહ્મ અમારા પર પ્રસન્ન થાઓ. આ અત્યંત શક્તિશાળી જળ તેમનું વીર્ય છે. એ જળમાંથી જ ત્રણે લોક અને સમસ્ત લોકોના લોકપાલો ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પામે છે અને જીવતા રહે છે. તે પરમ ઐશ્વર્યશાળી પરબ્રહ્મ અમારા પર પ્રસન્ન થાઓ. શ્રુતિઓ કહે છે કે ચંદ્ર તે શ્રી પ્રભુનું મન છે. આ ચંદ્ર સમસ્ત દેવોનું અન્ન, બળ અને આયુષ્ય છે. તેઓ જ વૃક્ષોના સ્વામી અને પ્રજાઓના પાલક છે. મનને અપાવનારા આવા ઐશ્વર્યશાળી શ્રી પ્રભુ અમારા પર પ્રસન્ન થાઓ. અગ્નિ તેમનું મુખ છે. તેની ઉત્પત્તિ જ એ માટે થઈ છે કે જેનાથી યજ્ઞ યાગ વગેરે કર્મકાંડ સંપૂર્ણપણે સંપન્ન થઈ શકે। આ જ અગ્નિ શરીરની અંદર જઠરાગ્નિ રૂપે અને સમુદ્રની અંદર વડવાગ્નિ રૂપે રહીને તેમનામાં રહેતા અન્ન જળ અને ધાતુઓનું પાચન કરતો રહે છે અને સઘળા દ્રવ્યોની ઉત્પત્તિ પણ તેનાથી જ થયેલી છે। આવા પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્ન થાઓ, જેમના વડે જીવ દેવયાન માર્ગે બ્રહ્મલોકને પામે છે, જેવો વેદોની સાક્ષાત મૂર્તિ અને ભગવાનના ધ્યાન કરવા યોગ્ય ધામ છે, જેવો પુણ્ય લોક સ્વરૂપ હોવાને કારણે મુક્તિનું દ્વાર અને અમૃતમય છે અને કાળરૂપ હોવાને કારણે મૃત્યુ પણ છે, એવા સૂર્ય જેમના નેત્ર છે તે પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્ન થાઓ। શ્રી પ્રભુના પ્રાણથી જ ચરાચરના પ્રાણ તથા તેમને માનસિક શારીરિક અને ઇન્દ્રિક બળ આપનારો વાયુ પ્રગટ થયો છે, તેઓ ચક્રવર્તી સમ્રાટ છે અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો, અમે બધા તેમના સેવકો છીએ। એવા પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્ન થાઓ, જેમના કાનોમાંથી દિશાઓ, હૃદયમાંથી ઇન્દ્રિય ગોલક અને નાભીમાંથી આકાશ ઉત્પન્ન થયા છે, જેઓ પાંચ પ્રાણ એટલે કે પ્રાણ, અપાન, ઉદાન, સમાન અને વ્યાન, દશે ઇન્દ્રિયો, મન, પાંચે અશુ, નાગ, કુર્મ, કુકલ, દેવદત્ત અને ધનંજય, તેમજ શરીરના આશ્રય છે તે પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્ન થાઓ, જેમના બળમાંથી ઇન્દ્ર, પ્રસન્નતામાંથી સમસ્ત દેવો, ક્રોધમાંથી શંકર, બુદ્ધિમાંથી બ્રહ્મા, ઇન્દ્રિયોમાંથી વેદો અને ઋષિઓ તથા લિંગમાંથી પ્રજાપતિ ઉત્પન્ન થયા છે તે પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્ન થાઓ, જેમના વૃક્ષ સ્થળમાંથી લક્ષ્મી, છાયામાંથી પિતૃ, સ્તનમાંથી ધર્મ, પીઠમાંથી અધર્મ, મસ્તકમાંથી આકાશ અને વિહારમાંથી અપ્સરાઓ પ્રગટ થયા છે તે પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્ન થાઓ, જેમના મુખમાંથી બ્રાહ્મણો અને અત્યંત રહસ્યમય વેદો, બુઝાઓમાંથી ક્ષત્રિયો અને બળ, જંગાઓમાંથી વૈશ્યો અને તેમની વૃત્તિઓ, વ્યાપાર કૌશલ્ય તથા ચરણોમાંથી વેદ વિનાની સેવા કરનારા શુદ્રો અને તેમની સેવા વગેરે વૃત્તિઓ પ્રગટ થયા છે તે પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્ન થાઓ, જેમના અધરમાંથી લોભ અને હોઠમાંથી પ્રીતિ, નાસિકામાંથી કાંતિ, સ્પર્શમાંથી પશુઓનો પ્રિય કામ, ભ્રમરોમાંથી યમ અને આંખના રૂવામાંથી કાળની ઉત્પત્તિ થઈ છે તે પરમ ઐશ્વર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્ન થાઓ, સમસ્ત પદાર્થો, કાળ, કર્મ, સત્વાદી ગુણ અને મહાપંચભૂતો વગેરે બધા જ તે પરમાત્માની માયાથી જ ઉત્પન્ન થયા છે એવું કહેવામાં આવ્યું છે। એ પરમ તત્વનું વિવેકી પુરુષો અનિર્વચનીય કહીને વર્ણન કરે છે અને નેતિ નેતિ કહીને બધાનો નિષેધ કરીને શાસ્ત્રો વર્ણન કરે છે તે પરમેશ્વર અમારા પર પ્રસન્ન થાઓ। તેઓ માયા થકી નિર્મિત ગુણોમાં અને તે વૃત્તિઓથી આસક્ત થતા નથી, જેઓ વાયુની જેમ સદા સર્વદા સંગ રહે છે, તેમનામાં સઘળી શક્તિઓ શાંત થઈ ગયેલી છે, તે પોતાના આનંદ આત્માનંદ પોતાના આત્માનંદ લાભથી પરિપૂર્ણ આત્મસ્વરૂપ ભગવાનને અમારા નમસ્કાર છે. હે પ્રભુ, અમે આપના શરણાગત છીએ. અમે ઈચ્છીએ છીએ કે મંદ મંદ સ્મિતવાળું આપનું મુખકમળ અને આપનું મુખકમળ અમે પોતાની આ જ આંખોથી જોઈએ. આપ કૃપા કરીને અમને તેનું દર્શન કરાવો. હે પ્રભુ, આપ અવારનવાર પોતે જ પોતાની ઈચ્છાથી અનેક રૂપ ધારણ કરો છો, અને અમારે માટે જે કામ કરવાનું અત્યંત મુશ્કેલ હોય છે તેને આપ સહેજમાં જ કરી દો છો. આપ સર્વશક્તિમાન છો, તેથી આપને માટે તો એમાં શી મુશ્કેલી હોય. વિષયોના લોભમાં પડીને જે દેહાભિમાનીઓ દુઃખ ભોગવી રહ્યા છે તેમને કર્મ કરવામાં પરિશ્રમ અને ક્લેશ તો ઘણો વધુ થાય છે, પણ તેનું ફળ ઘણું ઓછું ઉપજે છે. મોટે ભાગે તો તેમને નિષ્ફળતા જ મળે છે. પરંતુ જે કર્મો આપને સમર્પિત કરવામાં આવે છે તે કર્મો કરતી વખતે જ પરમ સુખ મળે છે. તે કર્મો સ્વયં ફળરૂપ જ છે. ભગવાનને સમર્પિત કરવામાં આવેલો નાનામાં નાનો કર્માભાસ પણ નિષ્ફળ થતો નથી, કારણ કે ભગવાન જીવના પરમ હિતેશી પરમ પ્રિયતમ અને આત્મા જ છે. જેમ વૃક્ષના મૂળને પાણીથી સિંચવું એ તેની નાની મોટી ડાળીઓને પણ સિંચી હોવાનું ગણાય છે, તેવી જ રીતે સર્વાત્મા ભગવાનની આરાધના એ સઘળા પ્રાણીઓની અને પોતાની પણ આરાધના છે. જેઓ ત્રણે કાળમાં અને તેનાથી પર પણ એક રસ રહેલા છે, જેમની લીલાઓનું રહસ્ય તર્ક વિતર્કથી પર છે, જેઓ સ્વયં ગુણોથી પર હોવા છતાં પણ ગુણોના સ્વામી છે તથા આ સમયે સત્વગુણમાં સ્થિત છે, એવા આપને હે પ્રભુ અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. આઠમા સ્કંદ અંતર્ગત અમૃત મંથનમાંનો પાંચમો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.